પેલા લખવાના ના હોય તો લખાવે. તમારે ગયા હતા મારે શું કામ? આપડી ખાડી લઈએ અને કોઈ કાગળિયા માથે તે મૂકી જાય, નામ જોવા ઉઠાઈ જાય, કે સંયમ નથી થતો. શું કે આપડે જમવા કાંઠા ની ખાડી ઉઠાઈ લે કોઈ સંયમ ના થતો છે તો દાળમાં માટી નાખી જાય ને કોઈ સંયમ ના થતો. આપડે દાળ માં માટી નાખી જાય કોઈ સંયમ ના થતો. એ ઇતરાગ નો માર્ગ કહેવાય. તમને રહે સંયમ દાળ માં માટી નાખી જાય. પૂછો તો મને કેમ લે નિયમ હમને સમજણ પાડો. તમે એને કહ્યું રસી ઘણી ગાડીમાં આપણે 5 સેકન્ડ બેઠા, 1 પટ્ટી ગાડી ઉતારી પડે તો એમ લાગે કે રસી ભરી ઉતારતા. આ તો વ્યવસ્થિત ઉતારે બેહાડે તો વ્યવસ્થિત. એવા વિજ્ઞાન છે રાગ ભય થાય ની નિરંતર વિતરાકતા રહે. ભગવાન ના પુત્તલ માં કસે નહીં. કેમ ભગવાન માં કસે દેખાય નહીં. ભગવાન શક્તિ નો ઉપયોગ કરે કે નહીં અવસ્થામાં? પછી કેવી કામ થતા પહેલા એ શક્તિ તો ઘણી હોય, એ ઉપયોગ કરે કે ન કરે? શીખે છે કે ભગવાન કેવળ જ્ઞાન થતા પહેલા ભગવાન માં શક્તિ તો ઘણી હોય, એ શક્તિ નો ભગવાન ઉપયોગ કરે કે નહીં? ના, એ કરી હોય તો કેવળ જ્ઞાન થતું રહે. કેવું થયું નથી. સંયમ હોય ને તીકડે તો સંયમ કેવળ જ્ઞાન હજી થયું નથી. ભગવાન જ્યાંથી આ ઘર કર્યું ત્યાંથી સંપૂર્ણ સંયમ માં રહેતા હતા. ભગવાન એની રક્ષા કરી તાપસ કે ભગવાન ના ગોળા વીતી ગયા. તમે શું કામ મને બચાવ્યો? આ ઘોષ ને તમને હેરાન કરશે. વ્યવસ્થિત જ્ઞાન ના આધાર અને પોતાના સ્વરૂપ ની જાગૃતિ એના આધારે સંયમ થોડો ઘણો પાડી શકાય. અને હવે એક જ સંયમ પાડો ને તો આખી બીજી દુકાન કાઢવું સારું કરું. ત્યાગી ત્યાગી નો આખી બીજી જે સરવૈ આવે એ તમે એક કલાક નો પ્રાપ્ત તો બોલો આખી જિંદગી કેટલા કલાક મળશે? જબરદસ્ત કમાણી વાળું આ વિજ્ઞાન છે. આપડે અંદર ની ઠંડક જ કહેવાય પણ ક્યાં કહેવાય અને જે રહે છે એ સાતો નથી રહેતો અને હિંસક ભાવ નથી માટે કસાય નથી. કસાય હંમેશા સાતો અને હિંસક ભાવ બે હોવાય તો જ એ કસાય કહેવાય. પછી ક્રોધ માન માયા લઉં ગમે તે પણ સ્વાતંત્ર હિંસક ભાવ બે હોય જય સચિદાનંદભાઈ. સી વિનીત પણ બંધ રહ્યો નથી. શું કહ્યું? સાધુ આચાર્ય એ પણ કર્યા પણ કસાય ભાવ સી રહી તે એક વિનીત પણ રહ્યો નથી. કસાય ભાવ થી રહી તેને ભગવાન પદ કહ્યું છે. શું કહ્યું છે? ભગવાન થાય તેને જગત તો ભગવાન કહે છે. શું કે છે? ત્યાં કદી પડી ગઈ કડાપો અજંકો ના થાય એને ભગવાન કહે છે. શું કે છે? કડાપો અજંકો ન થાય. હા, કડાપો અજંકો થાય છે. ખાસ નહીં ઘોડા બધા સાચું સમજણ વિના ચાતે સાચું સમજણ આવું જોઈએ. પગલ સોલ્વ થઈ જતા હોય પછી પ્રશ્ન એ હતો કે ભગવાન પેલી એમની શક્તિ તો હોય એમની પાસે પણ એ શક્તિ નો ઉપયોગ ના કરે ને. ભગવાન મહાવીર પોતાની શક્તિ હોય પણ એ ઉપયોગ ના કરે. શક્તિ તો બહુ હોય પણ એ ઉપયોગ કરે જ નહીં. ઉપયોગ કરે તો બધું એમનું આ બધું જતું રહે. બધું કર્તવ્ય લઈ ને સંયમદારી માં શું શક્તિ ના હોય? જે સંયમદારી છે પણ તે ખોડે છે તો કેવું બધે પોતાનું બધું ખરાશે ના કે જેટલું જેટલું જોરદાર ખૂટે ને એટલું બધું અંદર ખરાશે. શું થઈ જાય એટલે ખોડે નહીં. એવું મને ઊંધી બાબતમાં પડે ઉતરે જ નહીં. સ્થિતિઓ વટાવે જ નહીં. પેલા એટલી સ્થિતિ વટાવે નહીં. એમ પૂછે છે કે એમણે પેલા ગોસાળા ને એક વખત બચાવ્યો હતો ને પેલ ગોશાળા ઉપર તેજો નિશા નાખેલી ત્યારે ભગવાન મહાવીરે એમને બચાવેલા. અત્યારે ના એ તો પારકા માટે કરે વખત વાપરે પારકા માટે વાપરે પોતાના માટે ના વાપરે તે વાપરે છે તે છે આજનું ફળ નથી ને એ પેલા પુરાણ પુરાણ પરિણામ છે. પૂર્વનું પરિણામ છે. જાગૃતિ બરોબર રહેશે કે પૂરેપૂરી આનંદ એ કેવી રીતે અનુભવાય? કારણ કે આત્મા ઇન્દ્રિય પ્રતીક છે, ઇન્દ્રિયથી તો અનુભવાય નહીં, તો આત્માનો આનંદ અનુભવાય કેવી રીતે? આટલા અનુભવ થાય તમને જો ખબર નહીં પડતી કે આત્માના આનંદ શું છે. બરોબર, આત્માનો આનંદ બરોબર અનુભવાય, પણ ઇન્દ્રિય પ્રતીક ઇન્દ્રિયથી તો ન અનુભવાય ને. સંસારમાં જ્યાં આગળ દુઃખ થાય એવા કારણો માં નહીં આનંદ રહેતો હોય. ઓટોમેટિક મનમાં શાંતિ રહે, ઠંડક રહે, પણ એ પણ મનનું મન દ્વારા જે અનુભવાય ને, કેવી રીતે અનુભવાય? આનંદ પોતાને અનુભવ જ છે, પોતાને આનંદ એ ધારા બહાર જોવાની જરૂર નથી. એ આનંદ એટલે આનંદ જ અત્યારે તો મન બહાર ધારા લઈ ગયું. હા, એ પણ મન તો ઇન્દ્રિય થઈ ને. ના, એ વાંધો ને, ગમે તે દ્વારા એ અંદરથી સુખ આવે ને. હા, એ બરાબર. એ આત્મા નતો તારે શું હતું તે ને અત્યારે બેનો હિસાબ કાઢીએ ખબર પડે ને. તેને લીધે આ બધું મેં વાંચ્યું કે આત્માનો આનંદ ઇન્દ્રિયથી અનુભવાય નહીં, એટલે આ પૂછું. ઇન્દ્રિયથી અનુભવાય નહીં, ઇન્દ્રિય નો સવાલ જ નથી. મન વસ્તુ બુદ્ધિ છે, મન બુદ્ધિ છે, તે અંતસ્કર બુદ્ધિ હશે. ઇન્દ્રિય ને ઇન્દ્રિય લેવા દેવા નથી. એ કઈ અહીંયા આગળ શહેરમાં ગરમી આપે એવું તારે ઇન્દ્રિય નું કહેવાય. આત્મા પછી રૂપાળું દેખાય કહેવાય. ઇન્દ્રિય ને લેવા દે. અને મન વગર તો કશું કામ જ ઓળખાય નહીં. ના, મન મન તો ખરું જ નહીં. એની પછી ઇન્દ્રના કઈ વસ્તુ વાંચો. એ કે છે કે આત્માનો આનંદ તો બધું સદંતર ત્યાગ કરે તો જ મળે એમ છે. આત્માનો આનંદ તો સદંતર બધું ત્યાગ કરે તો આવે ને. બધું ત્યાગ કરી શકે તો આવે છે ને. તમે શું ત્યાગ કરવા બાકી રાખ્યું છે? પોતાનો સ્વરૂપ પકડ્યો એટલે બધું ત્યાગ થઈ ગયું ને. આ બધું ત્યાગ થઈ ગયેલું છે, મેં કરાય ને કઈ. ત્યાગ કરે છે તો આત્માનો આનંદ આવે જ નહીં. બધું ત્યાગ થઈ ગયું છે અને તે ત્યાગે નહીં, પાછું સમર્પણ થઈ ગયું છે. કેવું ખબર છે? ત્યાગે તિરસ્કાર છે. કેવું અંદર નું બાંધો બધું દેખાય. કેવું જ્ઞાન તો ઉતાવળ ગમે, બહુ ઉતાવળ કરી ભગવાન મહાવીર જેવી દશા છે. શું કહે? ફક્ત મહાવીર ને કરવું એવું નતું. આ ફાઇલ નું ફાઇલ નું ભગવાન અને તમારું દેવું છે એટલો જ છે. બહાર ના લોકો ને જગત ના લોકો કેમ જાણે કે આ સુખી છે, એને અંદર દુઃખ હોય. શું હોય? લોકો ગેર સુધી જતો એમ કેવું હોય બહાર સુખી હોય લોકો ઘર સુખી છે. એકદમ મને કહેતો હતો મને બહુ દુઃખ છે દાદા, તમે ભાઈ આગળ આડું બાજુ પૂછીએ આપડે કઈ ના એ તો બધા સુખી જ છે. તમે કઈ રીતના મૂર્ખ છો એ લોક કે પણ સુખ્યા છે અને તમે મૂર્ખ એવું સાથી માની બેઠા છો હું સુખ્યો છું. કઈ રીતના મૂર્ખ છે તમે લોકો શું કે આજુબાજુ પૂછો શું કે માધ્યમ તો મન મન નો સ્વયં ભાવ છે તો મારી મન નો સ્વયં ભાવ થી જાય તો મારી જાણ સ્વયં ભાવ હશે ને સ્વયં ભાવ જ હોવો જોઈએ, મન પણ ન હોવું જોઈએ. મૂળ તો મન હોય તો વાંધો નથી, મન તો હોય, મન તો મીડિયમ છે, મન તો મીડિયમ વસ્તુ છે. જ્યાં સુધી એક અવતાર છે ને ત્યાં સુધી સ્વયં સંપૂર્ણ ના હોય તો આ તો તમને આપેલું છે ને જયારે આત્મા દુઃખ પડશે તારે વિચાર કરીશ. સુખદ ક્યાં પડી છે દુઃખ નથી પડે જ્ઞાનમાં જ્ઞાનમાં રહેવાય તો આ ખાઈએ પીએ ને તેનું જ્ઞાન કર્યા કરે ખાય ને તેનું જ્ઞાન કરે શું થાય એમનું કેવું કાકા નું કેવું કરું છે કે મારી જે રસ્તે ગયા તે રસ્તે તમારે તે રસ્તે જવાની નહીં ઈચ્છા કરવાથી થોડું જવાય છે એના માટે તો કર્મ કરવા જોઈએ એના માટે કર્મ કરવા જોઈએ શું કર્મ કરે તો એ તમે બતાવો એમ વાતચીત કરો પટણી હશે ને પટણી ને પાટણ ના છીએ પણ મહારાષ્ટ્ર માં પાંચ પેઢી થી રહ્યું છે પાંચ પેઢી થી મહારાષ્ટ્ર માં જ રહે છે પુણે માં રહે છે પુણે માં પાટણ માંથી અહીં બધા ના જવાબ આવ્યું મારું ભગવાન ને માર્ગે જવું હોય તો પહેલું આપણે આત્મા છીએ એવું ભાન થવું જોઈએ ભાન તો થવું જોઈએ ભાન થયા વગર થોડું જવાય છે હા ભાન થયા શું નામ છે આપનું નામ નેમચંદ નેમચંદ નેમચંદ નેમચંદ ભાઈ નેમચંદ ભાઈ તો ખરેખર તમે એમ સમજ છો એ વાત નક્કી છે? જાતિ જતી રહેવી ના જોઈએ. એક વાત હું આપને પૂછું, મોક્ષ જવા માટે દરેક જાતના કર્મ ખપાવવા જોઈએ ને? એ કે છે મોક્ષ જવા માટે દરેક જાતના કર્મો ખપાવવા જોઈએ ને? મોક્ષ માટે કર્મો ખપાવી જ દેવાના છે. ધર્મ લઈને પાપે બે કર્મ ખપાવે, ધર્મ લઈને પાપે નહીં, બે કર્મ બંને. એ વાત કરી તો હા, એ વાત કરી પાપ અને પુણ્ય, એ વાત કરી અને એ જ કર્મ ખપાવે તો જ મોક્ષ થશે. હા, તમારે શું કરવાનું? એવું કર્મ ખપાવવા માટે ફાઇલ નો નિકાલ કર્યા કરવાનો છે. ખપાવવું પડશે. કઈ કઈ જાતના કર્મ હોય? અસાત વેદની હોય, પુરસાત વેદની હોય, શું થાય? હવે અસાતા વેદની, સાતા વેદની એ વેદની ક્યારે હોય? કે જ્યાં સુધી કટાક્ષ છે ત્યાં સુધી, શું કટાક્ષ છે. નહીં તો આગળ જ્ઞાન જો પછી પ્રગટ જેમ કિલવા મળ્યું એમ પોતે જાણકાર રૂપે રહે. કેવું રહે? ન્યાય થવા મળે. અસાતા વખતે છે ત્યારે, અત્યારે દામજી ગુરુ અસાતા વર્તે છે એવું એમને લાગે તમને? નમિક લાગના અસાતા વર્તે એવું લાગે તમને? તો તમને અસાતા ના લાગે, શું કહ્યું? તમને અસાતા એક ખરો લાગે તો જ્ઞાન મળી જાય. એથી અસાતા વેદની હોય નહીં. રમણીક લાગને ખરી અસાતા ને સાતા બે એવું ઠેર હતી. પંખો છે ને તે બંધ થઈ જાય ને આક્રમણ બહુ થતી હોય તો અસાતા થાય. તે થાય એ અસાતા કેટલાક જાણે અને કેટલાક વેદે ખરા અકાયા કરે, શું કરે? એ ત્યાં આગળ આપણો સંયમ સંયમ રહેવો જોઈએ. પુરુષાર્થ પુરુષ થયા પછી પુરુષાર્થમ હોવો જોઈએ, સંયમ રહેવો જોઈએ. ગુંગળામાં થઈ જાય, નહી તો આમ ગાળો સાંભળતો હોય તો પણ ગુંગળામાં ના પેટમાં પાણી ના આવે. તારા બહુ જ્ઞાન કહેવાય. એવી ખરાબ ગાળો સાંભળતો હોય એવું જ્ઞાન આપેલું છે ને અમે જે આપ્યું છે તમને પરફેક્ટ આપેલું, કશું બાકી નહીં રાખેલું. તમને વાપરતો આવડે તમારું તમારું તમને લાગે છે પરફેક્ટ આપેલું છે, કશું બાકી રાખ્યું નથી. ભગવાન મહાવીર જેમ તમારી જો આજ્ઞા મળે, પણ આજ્ઞામાં નથી રહેતા એ તમે જયારે આજ્ઞા છોડો નહીં ખબર પછી શું કરે? આજ્ઞા છોડો તો ખબર પછી અમારી આજ્ઞા લેવી છે, ખબર પછી અડવા ના દે. બરસાદ ના હવે આજ્ઞા એ કર્મ તો હોવો જ જોઈએ. રામજી કેમ બોલતા નથી? જવાય છે આજ્ઞા કરો સર. આવડા મોટા થવા ફર્યા હતા કે જરા નિયમો રહ્યા હતા, પેલું માર્ગન ના થાય ને. વજન કરતા જાદુ ઉઠ્યું, વજન કરતા જાદુ આપણે કોઈ જગ્યાએ હોનું મફત આવતા હોય પોતાની સીમામાં રહીને કઈ વજન ઉચકાય એવું, વજન ઉચકાય એટલું લેવું જોઈએ એમ. કોઈનું મફત આપે તેવું કહ્યું ને, તો આ બધા માણસો મફત આપે છે કે એટલે બધા મારા હું જોઈએ કે ભાઈ જઈએ ના જઈએ દાદા તમે કોઈ જાઓ ભાઈ અરે હું હું આવું મારે શું થાય મારે જરૂર ના થાય એમ તો તમે મનમાં ખરેખર ના લાગે એટલે હાલ તમારે જોઈએ એટલે આવું રહે તમને મને એમ થાય કે દાદા તો નાની છે એટલે આપણને મોકલે એ ના આવે તમે તો બધું રસ્તો ઉતરી ગયો નહીં ને એ ઉતરતા પીડા પણ કરે પણ આમાંથી બધા કેટલાક ખોટું કોઈ અજમાન કોઈ કોણમાં કોઈ માન કોઈ અજમાન એવું બધું અને પછી આવતી ગમ જાય કે તારી ગમ કરી હોય કોઈ નીચે નાખેલી હોય તમારું જશે નીચે નાખે નહીં અને મેં આટલું આક્રમણ બહુ જ અનુભવ અમે મોટા ધંધા વાળાને આક્રમણ થાય નીચે કોઈ બસાઈ દઈ ને ખાઈ દઈ એ બધું નીકળી જાય છે આપડે જોયા કરીએ નીકળી જાય છે પણ તમે મનમાં અશાંતિ ઉત્પન્ન થાય એટલે પછી ઊંચું નુકસાન વધારે થાય આપડે કામ કરવાના તમને અધિકાર અને તમે ગુને બે ચાર વખત ઠપકાવે તમારી ભૂલ ના પડે પરિણામ છે ને કઈ શું કહે ટૂંકા કરી જાય ભૂલ કે એમ ઠપકો આપવો તમે એટલું બધું એટલું આગળ પ્રમાણે જઈએ ને તમારે આ કઈ જેવા થયા તમારે ખોટું ના કહેવાય કે એ ખરેખર નહીં આગળ નહી તમે આપી દીધો કે ઝપકો આપે તો ઝપકો થાય જ નહીં દાદા ના થાય તો ના થાય તેથી તમે શીખવાડીએ કે અજંબો ધમકો આવે ધમકો નહીં થાય ધમકો તમે તાના મને કોઈ થઈ જાવ શું થાય જાગૃત ઉભો હોય છે વ્યવસ્થિત ને આજ્ઞામાં દાદા વ્યવસ્થિત ની આજ્ઞામાં રહે તો પછી બહુ ઉગ્રાટ ના થાય ના થાય થતું ના કશું બાકી નથી રહેતું કશું બાકી નથી એટલે જઈ રખડીએ છીએ કસાય તો મેં બહુ દુઃખ આપે છે તમને તમે પોતાના દુઃખ આપે એ જ વાત કરો છો કસાય પોતાના જ દુઃખ આપે તમને પોતાના દુઃખ આપે તો પછી એના પર કામ શું આપડે ખોલવાનો પ્રયત્ન કરવાનો છે શું કે છે એ જ ખોલવાનો પ્રયત્ન કરવાનો છે પણ એ તમારે કરવું જ નહીં ત્યાં આગળ એ કસાય એ વેપાર જ ના કરવો શું ખોટો વેપાર થઈ જવાનું શું વેપાર થઈ ગયો તમે જેને દેખો છો ને દાદા ભગવાન નો અને હું નો તમે જેને દેખો છો તો ભાદર ના પટેલ છે શું છે દાદા ભગવાન જુદે છે એ આ બધાને ખબર પડે અમને બધા જોયેલા તમે તમને નીલે ચક્ષુ કરી જુઓ તમારે ચશ્મા છે આ વાંચી ના દેખાય એ નીલે ચક્ષુ જોઈએ તમારા હું આત્મા છે ને તે આ બધા દેખાય તમને દેખાય છે એમાં તમને શું દેખાય તમને દેખાય આ બધા દેખાય તમારા રસમાં તમને ના દેખાય એ રસ નથી આવતો નહીં